શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંદ ચોથો અધ્યાય મહર્ષિ વ્યાસનો સંતોષ. વ્યાસજી કહે છે, તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સુતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. શૌનકજી બોલ્યા, હે સુતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી, ભગવાનની તેજ પુણ્યમય કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. તે કથા ક્યાં યુગમાં ક્યાં સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર શ્રી કૃષ્ણ દ્રેપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મા સ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મા જ તેમની દ્રઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાના કારણે લોકોને મૂળ જેવા લાગે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા, ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન સુખદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતા. આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજુ સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં એ ભેદ નથી. કુરુજાંગલ દેશમાં પહોંચીને ગાંડા, ગુંગા અને જડ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો? કે જેમાં ભાગવત સંહિતાની કથા તેમણે કહી. મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરનું તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોહવામાં આવે છે. હે સુતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સુત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મનું પણ વર્ણન કરો. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા? શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડાવી આકરી એવી રાજલક્ષ્મીને અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આકરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે, તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું, તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો, હે સુતજી. તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. સુતજીએ કહ્યું, આ સાંપ્રત ચાર યુગો પૈકીના ત્રીજા દ્રાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ હ્રાસ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર હોતા, અર્ધવ્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ ચાર હોતાઓ છે. તેમના દ્વારા સંપાદિત થનારા અગ્નિહોષ્ટ, અગ્નિષ્ટમ વગેરે યજ્ઞોને ચાતુર્હોત્ર કહે છે. વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરનારું છે. આ દ્રષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના ચાર વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋક, યજુ, સામ અને અથર્વ ચાર વેદોના આ ચાર વેદોનો ઉદ્ધાર એટલે પૃથ્થકરણ થયો. ઇતિહાસ અને પુરાણો પાંચમો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના પહેલ સામગાનના વિદ્વાન જેમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન સુમંતુ મુનિ ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. આ પૂર્વોક્ત ઋષિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને તેમના અને એમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શુદ્ર અને પતિત દ્વિજાતિ ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી. તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી. હે સ્વનકાદિ ઋષિઓ, જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા. મેં નિષ્કંટક ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતા કરતા વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શુદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે. જોકે હું બ્રહ્મ તેજથી સંપન્ન છું, સમર્થ છું તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું લાગે છે. અવશ્ય મેં હજુ સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે. લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસ આશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમને પૂજા કરી. પ્રાચીન પ્રથમાં નારદ ગમન એટલો પાઠ વધારે છે જેમાં નથી. પહેલા સ્કંદ અંતર્ગત નેમિષોપ આખ્યાયનનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.